श्रीमद् देवी भागवत स्कंद छठो अध्याय 18-19। भगवान शंकर द्वारा लक्ष्मी जी ने वरदान अश्वरूप बनेला भगवान विष्णु द्वारा अश्वी रूपा लक्ष्मी ने पुत्रनी प्राप्ति। लक्ष्मी नु पुनः पोताना निज स्वरूप ने प्राप्त थो। व्यास जी बोलिया, राजन हेहयोनी उत्पत्तिनो इतिहास कहूँ छू, सांभळो। एक वार भगवान विष्णुए लीला मात्र थी लक्ष्मीजी ने घोड़ी बनवानो श्राप आपी दीधो। भगवाननी प्रत्येक लीला में रहस्य होय छे, तेने भगवान ज जाणी सके। श्री लक्ष्मीजी ने तेनाथी दुख तो बहु थयुं, परंतु ते भगवान ने प्रणाम करीने तथा तेमनी आज्ञा लईने मृत्युलोक में चाल्या गया। सूर्यना पत्नीए पूर्वकाळमां खूब उग्र तप कर्युं हतुं। त्यां भगवती लक्ष्मी घोड़ीनुं रूप धारण करीने रहेवा लाग्या। त्यां संपूर्णाक्ष नामना स्थानना उत्तर किनारे यमुना अने तमसा नदीनो संगम हतो। बधा ज मनोरथो पूरा करनारुं आ स्थान सुंदर वृक्षोथी सुशोभित हतुं। लक्ष्मीजी त्यां रहीने बधा मनोरथो पूर्ण करनारा ने जेमना श्री मस्तक पर चंद्रमा बिराजे छे ते त्रिशूलधारी भगवान शंकरनु एकाग्र चित्थी ध्यान करवा लाग्या। पांच मुख ने दस भुजाओ वाला भगवती गौरी अर्धांगिनी बनीने जेमनी शोभा वधारी रहिया छे, जेवो नीलकंठ छे तथा त्रण नेत्रों वाला छे, जे वाघांबर पहेरीने हाथीना चामडानी चादर ओढ़े छे, जेमना गळामां नरमुंडनी माळा शोभे छे तथा जे सापनी जनोय पहरे छे, तेवा भगवान शंकरना ध्यानमां लक्ष्मीजी एकाग्र थई गया। ते पावन तीर्थमां सुंदर घोड़ीनुं रूप धारण करीने तेमणे उग्र तप कर्युं। राजन भगवान शंकरनुं ध्यान करता लक्ष्मीजीने पूर्ण वैराग्य उत्पन्न थयुं। देवताओना 1000 वर्ष सुधी तेमणे तप कर्युं। त्यार पछी त्रण नेत्रोवाळा भगवान शंकरे प्रसन्न थईने पोठिया पर बेसीने पधारी तेमने साक्षात दर्शन आप्या। तेमनी साथे पार्वतीजी पण बिराजमान हता। ते समय विष्णु प्रिया महामाया लक्ष्मीजी घोड़ीना रूप में बिराजीने तप करी रह्या हता। भगवान शंकर तेमना गणों साथे त्यां पहुंच्या ने कह्युं, कल्याणी जगदंबे तमे केम तपस्या करो छो, मने तेनु कारण कहो। केम के तमारा पतिदेव संपूर्ण मनोरथ पूर्ण करवामां समर्थ ने अखिल लोकना अध्यक्ष छे। श्री हरि ने जगतना स्वामी मानवामां आवे छे। आवा मुक्तिदाता जगत प्रभु भगवान वासुदेव ने छोड़ीने तमे मारी आराधना केम करी रह्या छो? पतिनी सेवा करवी ए स्त्रीओ माटे सनातन धर्म मानवामां आवे छे। पति गमे तेवो होय, कल्याण इच्छनार स्त्रीए तेनी सेवामां तत्पर रहेवू जोईए। पछी आपना पति तो साक्षात नारायण, तो बधाना माटे हमेशा पूजनीय छे, पूजनीय छे। हे सिंधु सुता, आवा देवेश्वर श्री हरि ने छोड़ीने तमे मारी उपासना केम करी रह्या छो? लक्ष्मीजीए कह्युं, आशुतोष महसान शिव ने देवेश कहवड़ावनारा दयासागर मारा पतिदेवे मने श्राप आपी दीधो छे। आप ते श्राप थी मारो उद्धार करवानी कृपा करो शंभु। तेमणे श्राप माथी मुक्त थवानो उपाय पण करी दीधो छे। तेमणे कह्युं छे, लक्ष्मी जारे तारा पुत्र ताराथी पुत्र उत्पन्न थशे त्यारे श्राप माथी मुक्त थईने तू वैकुंठमां स्थान प्राप्त करी शकीश। भगवान पतिदेवना प्रमाणे कहेवाथी हूँ तपस्या करवाना विचारथी आ तपोवनमां आवी छुं। बधा मनोरथो पूर्ण करवा वाला आप परम प्रभु ने मैं मारा आराध्य बनावी लीधा। देवेश अत्यारे हूँ पतिदेवना सानिध्यथी वंचित छू। तेवो वैकुंठमां बिराजे छे, पछी तेमना अभावमां हूँ पुत्रवती कई रीते थई शकूं? देवेश शंकर जो आप प्रसन्न हो तो वरदान आपवानी कृपा करो। गिरिजा ने प्रेम आपनार प्रभु आ रहस्य हूँ पतिदेव पासे हती त्यारथी जाणू छू। आप बन्ने महानुभावो एक ज छो एवुं समजीने मैं आपनुं चिंतन कर्युं छे, अन्यथा आपनी सेवा करवाथी हूँ दोषनी भागीदार बनुं। भगवान शिव बोलिया, દેવી, હું અને શ્રીહરિ બિલકુલ એક જ છીએ, તમને આ રહસ્યની ખબર કઈ રીતે પડી? સુંદરી, સિંધુ સુતા મને સાચી વાત કહેવાની કૃપા કરો. દેવતા, મુનિ, જ્ઞાની અને વેદોના પારંગત પુરુષો પણ તર્ક વિતર્કમાં પડ્યા રહેવાથી અમારા બંનેના એકત્વના રહસ્યને જાણી શકતા નથી. મારા અનેક ભક્તો ભગવાન વિષ્ણુની અને વિષ્ણુના ભક્ત મારી નિંદા કરવામાં તત્પર રહે છે. દેવી, ખાસ કરીને કળિયુગમાં આવું વધારે બને છે. સમયના ભેદથી આ ભેદ વધતો જાય છે. કલ્યાણી મારામાં અને શ્રીહરિમાં બધી રીતે સામ્ય છે. એવો ભાવ રાખવો બધા માટે મુશ્કેલ છે, પછી તમે કઈ રીતે જાણી ગયા? વ્યાસજી કહે છે, આ પ્રમાણે પ્રસન્ન થઈને જ્યારે ભગવાન શંકરે લક્ષ્મીજીને પૂછ્યું ત્યારે તેમણે આ જ્ઞાત પ્રસંગ કહેવાની શરૂઆત કરી. લક્ષ્મીજી પણ તે સમયે અત્યંત પ્રસન્ન હતા. લક્ષ્મીજીએ કહ્યું, દેવ દેવેશ, એક સમયની વાત છે. ભગવાન વિષ્ણુ એકાંતમાં બેસીને ધ્યાન કરી રહ્યા હતા ત્યારે તેમને જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું. થોડીવાર પછી તેમની સમાધિ છૂટી તેઓ અત્યંત પ્રસન્ન હતા. ત્યારે તેમને અનુકૂળ જાણીને મેં પૂછ્યું, પ્રભુ, આપ દેવતાઓના અધ્યક્ષ અને જગતના સ્વામી છો. જે સમયે દેવતા, દાનવ અને બ્રહ્માજી વગેરે મળીને સમુદ્ર મંથન કર્યું હતું અને જ્યારે હું તેમાંથી નીકળી હતી ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે કોઈકને પતિ બનાવી દઉં, ત્યારે મેં બધી બાજુ નજર નાખી ત્યારે આપ બધા દેવતાઓમાં શ્રેષ્ઠ છો તેવું જાણીને હું પતિ તરીકે આપને વરી. હે સર્વેશ, તો પછી આપ કોનું ધ્યાન કરી રહ્યા છો? મને ખૂબ આશ્ચર્ય થઈ રહ્યું છે. કૈટભના શત્રુ, આપ મારા પરમ પ્રેમી છો, મારી આ માનસિક ગરબડને દૂર કરવા કૃપા કરો. ભગવાન વિષ્ણુ બોલ્યા, પ્રિય, હું મારા હૃદયમાં જેનું ધ્યાન ધરી રહ્યો છું તેનો પરિચય આપું છું. સાંભળો, પાર્વતીપતિ ભગવાન શંકર બધામાં મુખ્ય છે. તેઓ આશુતોષ તુરંત પ્રસન્ન થવાવાળા છે. તે દેવાધિદેવના પરાક્રમનો પાર નથી. ક્યારેક એવું થાય છે કે ત્રિપુરાસુરનો વધ કરવાવાળા તે દેવેશ મારું ધ્યાન કરે છે અને ક્યારેક હું તેમનું ધ્યાન કરું છું. તેમના પ્રિય પ્રાણ હું છું અને મારા પ્રિય પ્રાણ તે છે. અમારું બંનેનું ચિત્ત પરસ્પર ગૂંથાયેલું છે, તેથી અમારા બંનેમાં કિંચિત માત્ર ભેદ સમજવો જોઈએ નહીં. હે વિશાળ આંખો વાળી, જે ભગવાન શંકરનો દ્વેષ કરે છે તે મારા ભક્ત હોય તો પણ નરકમાં જાય છે. કદાચિત દેવ દેવોમાં ધ્યાયતમિતમ વિક્રમઃ ધ્યાયામ્યહં ચ દેવેશં શંકરં ત્રિપુરાંતકં શિવસ્યાહં પ્રિયઃ પ્રાણઃ શંકરસ્તુ તથા મમ ઉભયોરંતરં નાસ્તિ મિથ સંસક્ત ચેતસઃ નરકમ યાન્તિ તે નૂનમ યે દૃશહંતિ મહેશ્વરમ ભક્તા મમ વિશાલાક્ષી સત્યમેતદ બ્રવીમ્યહં. હું આ બિલકુલ સત્ય કહું છું. પાર્વતીપતિ એકાંતમાં મારા પૂછવાથી સર્વ સમર્થ દેવાધિદેવ ભગવાન વિષ્ણુએ આ પ્રસંગ મને કહ્યો છે, તેથી શ્રી હરિના અભિન્ન પ્રેમી જાણીને હું આપનું ધ્યાન કરું છું. મહેશાન, આપ એવું કરો જેથી મારા પતિદેવ સાથે મારો સુયોગ સુલભ બને. વ્યાસજી કહે છે, લક્ષ્મીજીની આ વાત સાંભળીને બોલવામાં ચતુર મહેશ્વરે મધુર વાણીમાં આશ્વાસન આપી કહ્યું, સુંદરી, ધીરજ રાખો, હું તમારા તપથી અત્યંત પ્રસન્ન છું. તમારા પતિદેવ તમને અવશ્ય મળશે, તેમાં કોઈ શંકા નથી. તે જગદીશ્વર મારી પ્રેરણાથી ઘોડાનું રૂપ લઈને તમારી કામના પૂરી કરવા માટે અહીં આવશે. હું મધુસૂદન શ્રી હરિને અશ્વ ઘોડાનું રૂપ લઈને અહીં આવવા માટે ઉત્સાહિત કરીશ. હે સુંદર ભ્રમરો વાળા, તમે તેમના જેવા પુત્રની માતા અવશ્ય બનશો. તમારો પુત્ર બધા માટે આદરણીય થશે અને તે સમસ્ત ભૂમંડળનો રાજા બનશે. મહાભાગ્યવતી પુત્ર જન્મ પછી તમે તમારા પતિ સાથે વૈકુંઠમાં જઈ શકશો અને તેમના પ્રાણ પ્રિયા તરીકે તેમની સાથે રહેવાનું સૌભાગ્ય તમને પ્રાપ્ત થશે. તમારા તે પુત્રનું નામ એકવીર હશે. તેનાથી ભૂમંડળ પર હે હય નામના ક્ષત્રિયોનો વંશ વિસ્તરશે. હે સિંધુ માતા, તમે દરેક પ્રકાર દરેકના હૃદયમાં રહેલા પરમ ભગવતી જગદંબાના જગદંબાની સર્વભાવથી શરણમાં જાઓ. વ્યાસજી કહે છે, આ પ્રમાણે લક્ષ્મીજીને વરદાન આપીને ગૌરીપતિ ભગવાન શંકર પાર્વતી સાથે અંતર ધ્યાન થઈ ગયા. લક્ષ્મીજી ત્યાં રહીને ભગવતી જગદંબાના અત્યંત મનોહર ચરણ કમળનું ધ્યાન ધરવા લાગ્યા. પતિદેવ હય એટલે અશ્વનું રૂપ ધારણ કરીને ક્યારે આવશે તેની પ્રતીક્ષામાં પ્રેમપૂર્વક ગદગદ કંઠે દેવીની સ્તુતિ કરવા લાગ્યા. વ્યાસજી કહે છે, લક્ષ્મીજીને વરદાન આપીને ભગવાન શંકર તરત કૈલાસ ચાલ્યા ગયા. ત્યાં જઈને તેમણે તેમના પરમ ચતુર ચિત્ર રૂપને દૂત બનાવી લક્ષ્મીજીનું કાર્ય સિદ્ધ કરવા માટે વૈકુંઠ મોકલ્યું. ભગવાન શિવજીએ કહ્યું, ચિત્રરૂપ, તમે શ્રી હરિની પાસે જઈને તેમને મારી વાત કહો. તમારે એવો પ્રયત્ન કરવાનો છે કે જેનાથી ભગવાન વિષ્ણુ તેમના પત્ની લક્ષ્મીજીનો શોક તરત દૂર કરે. ભગવાન શંકરજીના કહેવાથી ચિત્રરૂપ તરત ત્યાંથી ઉત્તમ ધામ વૈકુંઠ જવા રવાના થયો. ત્યાં અનેક વૈષ્ણવોનો નિવાસ છે. અનેક પ્રકારના દિવ્ય વૃક્ષો અને સેંકડો વાવોથી તે શોભી રહ્યું હતું. ત્યાં હંસ, સારસ, મોર, પોપટ અને કોયલો જેવા અનેક પક્ષીઓ હતા. દજાઓથી શોભતા ઊંચા ભવનો તેની શોભા વધારી રહ્યા હતા. નાચવા ગાવાવાળા અનેક કલાકારો હતા. પારિજાત, બકુલ, ચંપો, અશોક વગેરે દિવ્ય વૃક્ષો અને લતાઓ તેને મોહક બનાવતી હતી. પક્ષીઓનો કર્ણપ્રિય કલરવ સંભળાતો હતો. ચિત્રરૂપે ત્યાં પહોંચીને ભગવાન વિષ્ણુનું ભવન જોયું. ત્યાં જય અને વિજય નામના દ્વારપાલો હાથમાં છડી લઈને ઊભા હતા. ચિત્રરૂપે તેમને પ્રણામ કરીને કહ્યું, દ્વારપાલો, તમે તુરંત જઈને ભગવાન શ્રી હરિને જણાવો કે શંકર ભગવાનનો મોકલેલ દૂત દરવાજા પર ઊભો છે. ચિત્રરૂપની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દ્વારપાલ જઈ અંદર ગયો અને હાથ જોડીને કહેવા લાગ્યો, દેવ દેવ, રમાકાંત, કરુણાકર કેશવ, અત્યારે ભગવાન શંકરનો દૂત દરવાજા પર ઊભો છે. ગરુડ ધ્વજ તેને અંદર આવવા દઉં કે નહીં? આજ્ઞા આપો. તેના આવવાનું પ્રયોજન હું નથી જાણતો. તેનું નામ ચિત્રરૂપ છે. ભગવાન વિષ્ણુ અંતર્યામી છે. દૂતના આવવાનું કારણ તેમનાથી અજાણ્યું ન રહ્યું. જયની વાત સાંભળીને તેમણે કહ્યું, સારું, તેને અહીં લઈ આવો. ભગવાન શંકરના સેવક ચિત્રરૂપ અત્યંત વિલક્ષણ પુરુષ હતા. શ્રી હરિની આજ્ઞાથી જય તરત બહાર ગયા અને અદ્ભુત એવા ચિત્રરૂપને કહ્યું, આવો, અંદર પધારો. ચિત્રરૂપનું જેવું નામ હતું આકૃતિ પણ તેવી જ હતી. જયની સાથે અંદર જઈને તેણે ભગવાન વિષ્ણુને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને હાથ જોડીને ઊભો રહ્યો. તેના અંગમાંથી નમ્રતા ટપકતી હતી. ભગવાન વિષ્ણુએ સ્મિત વેરતા ચિત્રરૂપને પૂછ્યું, નિષ્પાપ દેવાધિદેવ ભગવાન શંકર કુશળ છે ને? તેમણે તમને અહીં શા માટે મોકલ્યા છે? તેમનું કોઈ અંગત કામ છે કે દેવતાઓનું કોઈ કાર્ય છે? દૂતે કહ્યું, ગરુડધ્વજ, આ જગતની કઈ વાત આપથી અજાણી છે? આપ ત્રણેય કાળની વાતો જાણો છો, છતાં અત્યારે જે સમસ્યા છે તે હું આપને જણાવું છું. ભગવાન શંકરે આપને જણાવવા માટે મને મોકલ્યો છે. પ્રભુ, હું તેમના કહેવા પ્રમાણે આપને કહી રહ્યો છું. દેવેશ, તેમણે એમ કહ્યું છે કે વિભો આપના પત્ની લક્ષ્મીદેવી યમુના અને તમસા નદીના સંગમ પર તપ કરી રહ્યા છે. સંપૂર્ણ કામનાઓ પૂર્ણ કરનારા તે દેવી અત્યારે ઘોડીનું રૂપ ધારણ કરીને ત્યાં પધાર્યા છે. દેવતા, મનુષ્ય, યક્ષ અને કિન્નર બધા જ તેમનું ધ્યાન ધરે છે. જગતનો કોઈ મનુષ્ય તેમની કૃપા વિના સુખી થઈ શકતો નથી. હે પુંડરીકાક્ષ હરિ, તો પછી તમે તમારા પત્નીનો ત્યાગ કરીને ક્યું સુખ ભોગવી રહ્યા છો? જગતપતિ, દુર્બળ અને નિર્ધન વ્યક્તિ પણ પોતાની સ્ત્રીની રક્ષા કરે છે. વિભવ, પછી આપે જગત પર પ્રભુત્વ રાખનારા લક્ષ્મીદેવીનો ત્યાગ કેમ કર્યો છે? જગતગુરુ જગતમાં જેની પત્ની દુઃખથી દિવસો વ્યતીત કરતી હોય તેના જીવનને ધિક્કાર છે. શત્રુઓ પણ આવા પતિની નિંદા કરે છે, આપ આપના પત્નીથી દૂર છો તેવી સ્થિતિમાં ખિન્ન થયેલા તે દેવીને તથા આપને જોઈને સ્વાર્થી શત્રુઓ રાત દિવસ હાંસી ઉડાવશે. દેવેશ, લક્ષ્મીજી બધા જ શુભ ગુણોથી સંપન્ન છે. તે અત્યંત સુંદર અને સુશીલ છે. તે આપની પાસે રહે અને તેમની સાથે આપ આનંદપૂર્વક સમય વ્યતીત કરો એ જ ઉચિત છે. સુંદર હાસ્યવાળા તે પ્રિય પત્નીને લાવીને સુખેથી રહો. આપ લક્ષ્મીજી પાસે જાઓ અને તેમને આશ્વાસન આપી નહીં લઈ આવો. જગતમાં કોઈનું અસ્તિત્વ લક્ષ્મી વિના સ્થિર રહી શકતું નથી. આપ કૃપા કરીને ઘોડાનું રૂપ લઈને રમાદેવી પાસે પધારો. પુત્ર ઉત્પન્ન થયા પછી તે દેવીની સાથે વૈકુંઠમાં પાછા આવજો. વ્યાસજી કહે છે, જન્મેજી, ચિત્રરૂપની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું, બહુ સરસ, એવું જ થશે. પછી તેમણે ચિત્રરૂપને શંકરજી પાસે જવાની આજ્ઞા આપી. દૂતના ગયા પછી ભગવાન વિષ્ણુ સુંદર અશ્વનું રૂપ ધારણ કરીને લક્ષ્મીજી જ્યાં ઘોડીના રૂપમાં તપ કરતા હતા ત્યાં પહોંચ્યા. ત્યાં જઈને જોયું, લક્ષ્મીદેવી ત્યાં ઘોડીના રૂપમાં બિરાજમાન હતા. લક્ષ્મીજીએ પણ ભગવાનને જોયા તે સમજી ગયા કે આ મારા પતિ જ કૃપા કરવા માટે ઘોડાના રૂપમાં અહીં પધાર્યા છે. તેમની આંખોમાં હર્ષના આંસુ છલકાયા. યમુના તમસાના સંગમને લોકો પવિત્ર માને છે તે સ્થાન પર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનું પરસ્પર મિલન થયું. ઘોડીના રૂપવાળા તે લક્ષ્મીજી સગર્ભા થયા ત્યાં તેમણે એક અદ્ભુત ગુણવાન પુત્રને જન્મ આપ્યો. ત્યાર પછી ભગવાન વિષ્ણુએ હસતા હસતા લક્ષ્મીજીને કહ્યું, હવે તમે ઘોડીના દેહનો ત્યાગ કરી તમારા મૂળ રૂપે વૈકુંઠમાં ચાલો. સુંદર આંખો વાળા, તમારાથી જન્મેલો આ બાળક અહીં જ રહેશે. ત્યાર પછી ભગવતી લક્ષ્મી અને ભગવાન નારાયણ બંને દિવ્ય શરીર ધારણ કરીને એક ઉત્તમ વિમાનમાં બેઠા. દેવતાઓએ સ્તુતિ કરી, ભગવાન તેમના પરમધામમાં જવા ઈચ્છતા હતા. ત્યારે લક્ષ્મીજીએ શ્રીહરિને કહ્યું, નાથ, આ બાળકને પણ સાથે લઈ લો, કારણ કે હું તેનો ત્યાગ કરવા ઈચ્છતી નથી. પ્રભુ, આપના જેવી પ્રતિભા ધરાવતો આ મારો પુત્ર મને પ્રાણ કરતા પણ વધારે વહાલો છે. મધુસૂદન, આને લઈને જ આપણે વૈકુંઠ જઈએ. શ્રીહરિએ કહ્યું, પ્રિય, અત્યારે આ પ્રકારનો દુઃખ પ્રગટ કરવું એ તમારા માટે ઉચિત નથી. આ બાળક આનંદપૂર્વક અહીં રહી શકશે, કારણ કે તેના ભરણ પોષણની વ્યવસ્થા પહેલેથી જ મેં કરી દીધી છે. આ પુત્રનો ત્યાગ કરવાનું જે મુખ્ય કારણ છે તે હું તમને કહું છું. પૃથ્વી પર યાતિ વંશમાં તુર્વશુ નામના એક રાજા છે. તેમનું નામ હરિવર્મા છે. અત્યારે તે રાજા પુત્ર માટે તપ કરે છે. તેમને તપ કરતા 100 વર્ષ થઈ ગયા છે. હે લક્ષ્મી, કે રાજા હરિવર્મા માટે મેં આ પુત્ર ઉત્પન્ન કર્યો છે. આપણે રાજા પાસે જઈને તેને અહીં મોકલી આપીએ. પ્રિયા, પુત્રની ઈચ્છા રાખવાવાળા તે રાજાને આ બાળક સોંપી દેવો છે. તે પ્રેમથી તેને પોતાને ઘેર લઈ જશે. વ્યાસજી કહે છે, આ પ્રમાણે લક્ષ્મીજીને આશ્વાસન આપીને તથા બાળકની રક્ષાનો પ્રબંધ કરીને ભગવાન વિષ્ણુ ઉત્તમ વિમાનમાં બેસીને લક્ષ્મીજી સાથે વૈકુંઠમાં ગયા. અધ્યાય 18-19 સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો શ્રી અંબે માત કી જય.